वाल्मीकि रामायण किष्किंधाकांड 62वां सर्ग। क्रमशः वानर वीरो द्वारा पोतपोतानी उड़वानी शक्तिनु वर्णन, जामवान अने अंगदनी वातचीत तथा जामवाने हनुमान जी ने प्रेरित करवा माटे एमनी पासे जवू। अंगदनी आ वात सांभळीने ए बधा श्रेष्ठ वानरो लांबी छलांग मारवा विषे पोतपोताना उत्साहनो शक्तिनो परिचय आपवा लाग्या। गज गवाक्ष गवई शरभ गंध मादन मैंद द्रिविद शुषण अने जामवान आ बधाए पोतपोतानी शक्तिनु वर्णन कर्यु। ए बधामांथी गज बोलिया, हूँ 10 योजननी छलांग मारी शकुं छूं। गवाक्ष बोलिया, हूँ 20 योजन कूदी जईश। त्यार पछी त्यां शरभ नामना वानरे ए कपिवीरोने कह्युं, हूँ 1 छलांग मारीने 30 योजन चालियो जईश। त्यार पछी कपिवर ऋषभे कह्युं, हूँ 40 योजन सुधी जतो रहीश, एमां शंका नथी। त्यार पछी महातेजस्वी गंधमादने ए वानरोने कह्युं, एमां संदेह नथी के हूँ 1 छलांगमां 50 योजन चालियो जईश। ए पछी वानरवीर मैंद वानरोने कहेवा लाग्या, हूँ 1 छलांगमां 60 योजन कूदी जवानो उत्साह राखुं छूं। ત્યાર પછી મહાતેજસ્વી દ્રિવિદ બોલ્યા, હું 70 યોજન સુધી ચાલ્યો જઈશ, એમાં શંકા નથી। ત્યાર પછી ધૈર્યશાળી કપિશ્રેષ્ઠ મહાતેજસ્વી સુષેણ બોલ્યા, હું 1 છલાંગમાં 80 યોજન ચાલ્યા જવાની પ્રતિજ્ઞા કરું છું। આમ કહેનારા બધા વાનરોનું સન્માન કરીને વૃક્ષરાજ જાંબુવન, જે બધાથી વૃદ્ધ હતા, બોલ્યા, અગાઉ યુવાન હતો ત્યારે મારામાં પણ દૂર સુધી છલાંગ મારવાની થોડી શક્તિ હતી। જોકે હવે હું એ અવસ્થા વટાવી ચૂક્યો છું, છતાં જે કાર્ય માટે વાનરરાજ સુગ્રીવ અને ભગવાન શ્રીરામ દૃઢ નિશ્ચય કરી ચૂક્યા છે એ કામની ઉપેક્ષા કરી શકું નહીં। વર્તમાનમાં મારી જે ઉડવાની શક્તિ છે એ તમે સાંભળો, હું 1 છલાંગમાં 90 યોજન સુધી ચાલ્યો જઈશ, એમાં શંકા નથી। આમ કહીને જામવને સગળા શ્રેષ્ઠ વાનરોને ફરી આ રીતે કહ્યું, પૂર્વકાળમાં મારી શક્તિ વર્તમાન જેટલી મર્યાદિત ન હતી। પહેલાં રાજા બલિના યજ્ઞમાં સર્વવ્યાપી અને સર્વના કારણભૂત સનાતન ભગવાન વિષ્ણુ જ્યારે પોતાના 3 ચરણથી પૃથ્વી માપવા માટે ડગલા ભરવા લાગ્યા, ત્યારે મેં એમના એ વિરાટ સ્વરૂપની થોડા જ સમયમાં પરિક્રમા કરી લીધી હતી। અત્યારે તો હું વૃદ્ધ થઈ ગયો, તેથી છલાંગ મારવાની મારી શક્તિ બહુ ઘટી ગઈ છે। પરંતુ યુવાન અવસ્થામાં મારી અંદર એવું અપાર બળ હતું જેની તુલના કરી શકાય નહીં। આજે તો મારા પોતાના છલાંગ મારવાની આટલી જ શક્તિ છે, પરંતુ આટલી શક્તિથી સમુદ્રને આંગળી જવાનું આ વર્તમાન કાર્ય સિદ્ધ થઈ શકે એમ નથી। ત્યાર પછી બુદ્ધિમાન મહાકપિ અંગદે જાંબુવાનનો વિશેષ આદર કરીને આવી ઉદારતાપૂર્વક વાત કહી, હું આ મહાસાગરનો 100 યોજનના લાંબા અંતરને ઓળંગી જઈશ, પરંતુ ત્યાંથી પાછા વળતા મારામાં આવી શક્તિ રહેશે કે નહીં એ ખાતરીપૂર્વક હું કહી શકું એમ નથી। ત્યારે વાતચીતની કળામાં ચતુર જાંબવાને કપિશ્રેષ્ઠ અંગદને કહ્યું, રીછો અને વાનરોમાં શ્રેષ્ઠ યુવરાજ, તમારી ઉડવાની શક્તિ અમે સૌ સારી પેઠે પરિચિત છીએ। ભલે ને 1 લાખ યોજન ચાલ્યા જાઓ, તેમ છતાં તમે બધાના સ્વામી છો, તેથી તમને મોકલવા અમારા માટે યોગ્ય નથી। તમે લાખો યોજન જઈને પાછા આવવામાં સમર્થ છો, પરંતુ તાત વાનર શિરોમણી જે સૌને મોકલનાર સ્વામી છે એ કોઈ રીતે આજ્ઞાપાલક થઈ શકતો નથી। આ બધા તમારા સેવકો છે, તમે બધામાંથી જ કોઈને મોકલો। તમે કલત્ર સ્ત્રીની જેમ રક્ષા કરવા યોગ્ય છો, જેમ સ્ત્રી પતિના હૃદયની સ્વામીની હોય છે, એ જ રીતે તમે અમારા સ્વામીના પદ પર પ્રતિષ્ઠિત છો। પરંતપ સ્વામી સેના માટે કલત્ર સ્ત્રીની જેમ રક્ષણીય હોય છે આવી સંસારમાં માન્યતા છે। શત્રુદમન તાત, તમે જે કાર્યના મૂળ છો તેથી સદા કલત્રની જેમ વધુ કે પત્નીની જેમ તમારું પાલન કરવું ઉચિત છે. કાર્યના મૂળમાં રક્ષા કરવી જોઈએ, આ જ કાર્યના તત્વોને જાણનારા વિદ્વાનોની નીતિ છે. કેમ કે મૂળની જાળવણીથી જ બધા ગુણો સફળ સિદ્ધ થાય છે. તેથી સત્ય પરાક્રમી શત્રુદમન વીર આ કાર્યના સાધન બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન હેતુ કારણ તમે જ છો કપિશ્રેષ્ઠ. તમે જ અમારા ગુરુ અને ગુરુપુત્ર છો. તમારો આશ્રય લઈને જ અમે કાર્ય સાધવામાં સમર્થ થઈ શકીએ એમ છીએ. જ્યારે પરમ બુદ્ધિમાન જામવન ઉપરુક્ત વાત કહી ચૂક્યા ત્યારે મહાકપિ વાલીકુમાર અંગદે એમને આ રીતે જવાબ આપ્યો. જો હું ન જાઉં અને બીજો કોઈ પણ શ્રેષ્ઠ વાનર જવામાં જવા તૈયાર નહીં થાય તો પછી આપણે બધાએ નિશ્ચિત રૂપે મરણાંત ઉપવાસ કરવા જોઈએ. બુદ્ધિમાન વાનરરાજ સુગ્રીવના આદેશનું પાલન કર્યા વિના જો આપણે કિષ્કિંધા પાછા જઈએ તો ત્યાં જઈને પણ મને પોતાના પ્રાણોની રક્ષાનો કોઈ ઉપાય દેખાતો નથી. તેઓ આપણા પર કૃપા કરવા કે અત્યંત ક્રોધિત થઈને દંડ આપવા પણ સમર્થ છે. એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જવાથી આપણો વિનાશ નિશ્ચિત છે. તેથી જે ઉપાયથી આ સીતા દર્શનરૂપી કાર્યની સિદ્ધિમાં કોઈ અવરોધ ન આવે એનો તમે વિચાર કરો, કેમ કે તમને બધી વાતનો અનુભવ છે. તે સમયે અંગદે આમ કહેવાથી વીર વાનર શિરોમણી જામવાને એમને આ ઉત્તમ વાત કહી. વીર, તમારા આ કાર્યમાં જરા પણ કોઈ ખામી રહેશે નહીં. હવે હું એવા વીરને પ્રેરિત કરી રહ્યો છું જે કાર્યને સિદ્ધ કરી શકશે. આમ કહીને વાનરો અને રીછોના વીર યુદ્ધપતિ જામવાને વાનર સેનાના શ્રેષ્ઠ વીર હનુમાનજીને જ પ્રેરિત કર્યા, જે એકાંતમાં જઈને મોજથી બેઠા હતા. એમને કોઈ વાતની ચિંતા ન હતી અને તેઓ દૂર સુધી છલાંગ મારવામાં સર્વથી શ્રેષ્ઠ હતા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 65મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.